શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 38મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભક્તિમાતાના ઔર્ધ્વદેહિક ક્રિયાનો વિધિ પૂર્ણ થયા પછી સ્વધર્મનું પાલન કરનારા ધર્મદેવ સાંખ્ય અને યોગનો આશ્રય કરી ભગવાન શ્રીકૃષ્ણનું અહર્નિશ ભજન કરવા લાગ્યા અને રામપ્રતાપાદી દીકરાઓ તેમની સેવા કરવા લાગ્યા. હવે ધર્મદેવે ઘર સંબંધી સર્વે પ્રવૃત્તિ છોડી દીધી છે. પંચ વિષયોમાંથી વૈરાગ્ય પામ્યા છે. રસની લોલુપતા છોડી આહાર ઓછો કર્યો છે અને અતિ પ્રેમથી બ્રહ્મચર્ય વ્રતનું દ્રઢ પાલન કરે છે. આમ તપશ્ચર્યા કરતા શરીરને કૃશ કરી મૂક્યું છે. ભગવાનના સતત ધ્યાન કરવારૂપ યોગના બળથી અતિશય તેજસ્વી થયા છે. તેમજ પુત્રરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિકૃષ્ણમાં તેમનું મન અતિશય સ્નેહયુક્ત લોલુપ થયું છે. હે રાજન, તપ અને ધ્યાનરૂપ યોગથી અત્યંત નિર્મળ મનવાળા થયેલા ધર્મદેવે શાસ્ત્રદ્રષ્ટિથી, શરીરના ચિહ્નોથી અને સ્વપ્નના માધ્યમથી પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણ્યું. તેથી ધર્મદેવ સદાય પોતાના મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા કરતા નિયમપૂર્વક શ્રીમદ ભાગવતના દશમસ્કંધનો અતિ આદરથી પાઠ કરવા લાગ્યા. આ બાજુ મોટા પુત્ર રામપ્રતાપજી પાસે પોતાના પત્ની પ્રેમવતીનો પ્રતિમાસે સુદ દશમી તિથિના કરવાનું માસિક શ્રાદ્ધ પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવ્યું. તેવી જ રીતે ઉન્માસિક શ્રાદ્ધ, ત્રિપાક્ષિક અર્થાત ત્રણ પખવાડિયામાં કરવામાં આવતું શ્રાદ્ધ પણ કરાવ્યું. ત્યાર પછી હે રાજન, ઊન ષાણમાસિક શ્રાદ્ધ અને છ માસિક શ્રાદ્ધ પણ કરાવ્યું. હે રાજન, આ બધા શ્રાદ્ધોમાં હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા અને છેલ્લે સાતમા મહિનામાં આ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવી સન્માનપૂર્વક વિદાય આપ્યા બાદ સ્વયં ધર્મદેવે પણ પોતાના સંબંધીઓની સાથે ભોજન સ્વીકાર્યું. હે રાજન, તે દિવસે ધર્મદેવના શરીરમાં અતિ તીવ્ર તાવની વેદના થઈ. તેથી ધર્મદેવ પણ મનમાં પોતાનો અંત સમય હવે નજીક આવ્યો છે એમ જાણવા લાગ્યા. તેથી સંસારના સર્વે પદાર્થોમાંથી આસક્તિ તોડી ધર્મદેવ એક ભગવત ધ્યાન પરાયણ થયા. તેમજ સંવત 1848ના જેઠ સુદ નિર્જળા એકાદશીના દિવસે વિપ્રો પાસે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરાવ્યું. ત્યાર પછી રાત્રિએ બધા જ શયન કરી ગયા ત્યારે ભગવાન શ્રીહરિ પિતાની ચરણચંપી કરવા લાગ્યા અને પિતાના જાગરણની સાથે સાથે પોતાનું પણ એકાદશી જાગરણ કરવા લાગ્યા. હે નિષ્પાપ રાજન, ધર્મદેવને તાવની પીડા ઘણી હોવાથી જાગરણ પછી પણ નિદ્રા આવી નહીં, પરંતુ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિની ઈચ્છાથી એકાએક સમાધિ દશાને પામ્યા. તે સમયે પૂર્વે વૃંદાવનમાં જેવા સ્વરૂપે દર્શન થયા હતા તેવા જ સ્વરૂપે અક્ષરબ્રહ્મ તેજને વિશે વિહાર કરતા મુરલીધર ભગવાન શ્રીકૃષ્ણના ધર્મદેવને સમાધિમાં દર્શન થયા. ભગવાનના દિવ્ય દર્શનથી ધર્મદેવ આનંદના સાગરમાં લીન થયા. તેમની રોમાવલી ઊભી થઈ, નેત્રોમાં હર્ષના અશ્રુઓ આવ્યા. તેથી અત્યંત હર્ષઘેલા થઈ ઊભા થઈ પરમાત્માને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાનની આગળ બે હાથ જોડી ઊભા રહ્યા. હે રાજન, આ પ્રમાણે ધર્મદેવ ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપના દર્શન કરી રહ્યા હતા તેવામાં અચાનક તે શ્રીકૃષ્ણના બ્રહ્મચારી વેશને ધરી રહેલા પોતાના પુત્ર શ્રી હરિકૃષ્ણ સ્વરૂપે દર્શન થયા. તેથી ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં હરિ એવા નામથી પોતાના ભવનમાં પ્રગટ થયા છે એવું ધર્મદેવને તે જ ક્ષણે જ્ઞાન પ્રગટ થયું. હે રાજન, આવું જ્ઞાન પ્રગટ થતાં ધર્મદેવ પ્રેમથી પોતાના પુત્રરૂપ પરમાત્માને જ્યાં ભેટવા જાય છે ત્યાં તો દિવ્ય સ્વરૂપ અંતર્ધાન થઈ ગયું ને ધર્મદેવ સમાધિમાંથી જાગ્રત થયા ત્યાં તો પોતાની દ્રષ્ટિ આગળ જ પોતાની ચરણચંપી કરી રહેલા પોતાના પુત્રરૂપ ભગવાન શ્રીહરિને જોયા ત્યારે તરત જ ઊભા થઈ શ્રીહરિને ગાઢ આલિંગન કર્યું, શરીરની રૂમાવલી ઊભી થઈ, નેત્રમાં પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા. ત્યાર પછી મનુષ્ય નાટ્યથી ઐશ્વર્યને ઢાંકીને વર્તતા પોતાના પુત્રરૂપ પરમાત્મા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી બે હાથ જોડી ધર્મદેવ પ્રાર્થના કરવા લાગ્યા. ધર્મદેવ કહે છે, હે હરિ, તમે એકમાત્ર સમસ્ત જગતના સ્વામી છો, સમર્થ છો એવું મને આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે. તમે મને અતિ પ્રિય છો, મને વરદાનને આપનારા પણ તમે જ છો. તમે જગદગુરુ છો, અજન્મા છો, તમે સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ છો. ભક્તજનોના ઈચ્છિત ફળને આપનારા તમે, પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતા મુમુક્ષુ જીવાત્માઓ દ્વારા સદા સેવવા યોગ્ય છો. મૂળ માયાથી પણ પર રહેલા અક્ષર બ્રહ્મ થકી પણ તમે પર છો એવા વિભુ સ્વરૂપ હે હરિ, તમને હું નમસ્કાર કરું છું. હે હરિ, શાસ્ત્રમાં જે પરમાત્માને સર્વના ઈશ્વર, નિર્ગુણ અને અક્ષરબ્રહ્મ થકી પણ પર સ્વરૂપે વર્ણવ્યા છે તે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન તમે જ છો. તેમજ તમે સ્વતંત્ર હોવા છતાં તમારા વચનોને સત્ય કરવા માટે મારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થયા છો. હે હરિ, આ મારું શરીર 5 કે 6 દિવસમાં પડી જશે એવો મને ભાસ થાય છે, છતાં પણ તેનો મારા મનમાં લેશ માત્ર ભય નથી, કારણ કે મેં તમારો દ્રઢભાવે આશ્રય કર્યો છે. પરંતુ મારા મનમાં એક વાતનો ખેદ રહ્યા કરે છે કે હું તમારો વિરહ સહન કેમ કરી શકીશ. તેથી દેહાંતર પ્રાપ્તિ પછી પણ તમારો વિયોગ મને ન થાય એવું વરદાન હું તમારી પાસે માગું છું. ત્યારે ભગવાન શ્રીહરિ કહે, હે પિતાજી, તમને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે તે બહુ જ સારું થયું. હવે તમારે આના સિવાય બીજું કાંઈ જાણવાનું કે પામવાનું બાકી રહેતું નથી. તમે આ ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહે પરિવારે સહિત સદાય મારી સમીપે જ નિવાસ કરીને રહેશો, તેમાં કોઈ સંશય નથી. માટે તમે સર્વે ચિંતાનો ત્યાગ કરી અનાસક્ત ભાવે મારા પરાયણ થઈ વિશુદ્ધ મન વડે તમારા આત્મસ્વરૂપમાં પરમાત્મા મને ધારીને મારા ધ્યાન પરાયણ થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મદેવ અતિશય પ્રસન્ન થયા અને તેમની સમગ્ર વાસનાઓ નષ્ટ થઈ ગઈ. પછી શ્રીહરિને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે મહામોહને હરનારા, હે હરિ, આ લોકમાં તમને બે હાથ જોડ્યા સિવાય અધિક કંઈક કરીને તમારા ઉપકારનો બદલો આપવા કોઈ પણ પુરુષ સમર્થ નથી. તે કારણથી હું તમારા ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. હે રાજન, આ પ્રમાણે કહી ધર્મદેવે પોતાને દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપનારા તે ભગવાન હરિકૃષ્ણને અતિ હર્ષપૂર્વક નમસ્કાર કર્યા. તે સમયે સહજ વિનયયુક્ત શ્રીહરિએ પણ પિતાનો આદર કરી પ્રશંસા કરી. ત્યાર પછી અપુનરાવૃત્તિરૂપ મહાપંથે પ્રયાણ કરવા ઈચ્છતા ધર્મદેવે ભગવાન શ્રીહરિના વિશુદ્ધ જ્ઞાનચિંતામણીરૂપ વારસાને પોતાના પુત્રોને સોંપવાની ઈચ્છાથી મોટા પુત્ર રામપ્રતાપજી તથા નાના પુત્ર ઈચ્છારામજીને પોતાની સમીપે બોલાવ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ પિતા ધર્મદેવને અખંડ સમીપે રહ્યાનું વરદાન આપ્યું એ નામે 38મો અધ્યાય પૂર્ણ થયો.